श्रीमद् देवी भागवत स्कंद चौथो अध्याय 7 8 9 नारायण साथे नरनी वातचीत चेवन प्रहलाद नो संवाद प्रहलाद नु नेमिषारण्य में जवु तथा प्रहलाद साथे नारायण नो युद्ध व्यास जी कहे छे। અપ્સરાઓના ઉપયુક્ત વચન સાંભળીને ધર્મપુત્ર નારાયણ મનમાં વિચારવા લાગ્યા, હવે મારે શું કરવું જોઈએ? અહંકારને કારણે આ સ્થિતિ પેદા થઈ છે, તેમાં બીજું કોઈ કારણ છે જ નહીં। ધર્મના નાશનું પ્રથમ કારણ અભિમાન છે, તેથી મહાત્માઓ કહે છે કે આ સંસારરૂપી વૃક્ષનું મૂળ અહંકાર છે। જ્યારે અપ્સરાઓનો સમાજ આવ્યો ત્યારે મારે તેમની ઉપેક્ષા કરીને શાંત ચિત્તે બેસી રહેવાની જરૂર હતી, પરંતુ હું તેમની સાથે વાર્તાલાપ કરવામાં જોડાયો, પરિણામે હું દુઃખનું પાત્ર બની ગયો। ત્યાર પછી મેં ધર્મનો દુરુપયોગ કરીને નવી અપ્સરાઓની રચના કરી। મારી દશા પોતાની ઝાળમાં ફસાતા કરોળિયા જેવી થઈ ગઈ। હું મજબૂત રસ્સીથી બંધાઈ ગયો, હવે મારે શું કરવું એ વિચારવાની જરૂર છે। જો હું આ સ્ત્રીઓને નિશ્ચિંતપણે કાઢી મૂકું છું તો તેમની ઈચ્છા પૂરી ન થવાને કારણે તેઓ મને શ્રાપ આપીને ચાલી જશે। ત્યારે હું તેમનાથી મુક્ત થઈને આ નિર્જન વનમાં ફરીથી ઉત્તમ તપ કરી લઈશ। તેથી ક્રોધ કરીને આ સ્ત્રીઓનો ત્યાગ કરવો એ જ કલ્યાણકારી માર્ગ છે, વ્યાસજી કહે છે। મુનિવર નારાયણે આવો વિચાર કર્યો ત્યારે તેમને થયું કે સુખી થવા માટેના જે સાધનો છે તેમાં ક્રોધ એક મોટો શત્રુ છે। પહેલો શત્રુ અહંકાર, બીજો શત્રુ ક્રોધ છે। આના કારણે ખૂબ કષ્ટ સહેવું પડે છે। જગતમાં કામ અને લોભથી પણ ક્રોધ વધારે ભયંકર છે। ક્રોધમાં આવીને મનુષ્ય હિંસા પણ કરી બેસે છે। પ્રાણીની ક્રૂર હત્યા એ જ હિંસા છે। બધા જીવો માટે હિંસા અત્યંત દુઃખદ છે, તેને નરકની વિશાળ નદી સમજવી જોઈએ। જે પ્રમાણે લાકડાને ઘસવાથી ઉત્પન્ન થયેલો અગ્નિ લાકડાને જ બાળીને રાખ બનાવી દે છે, તે જ પ્રમાણે શરીરમાંથી ઉત્પન્ન થયેલો ભયંકર ક્રોધ તે શરીરને જ પહેલા બાળે છે, વ્યાસજી કહે છે। આ પ્રમાણે નારાયણના મનમાં ચિંતાના કાળા વાદળો ઘેરાયા હતા। તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા। ત્યારે ધર્મના પુત્ર નરે તેમના ભાઈ નારાયણને વાસ્તવિક વાત કહેવાનું શરૂ કર્યું। મહાત્મા નર બોલ્યા, નારાયણ આપ મહાન ભાગ્યશાળી છો। હે મહામતે, ક્રોધનો ત્યાગ કરો। મનને શાંત કરીને આ પ્રબળ અહંકારને દૂર કરવાની વિશેષ આવશ્યકતા છે। આપને યાદ હશે, પૂર્વકાળમાં અહંકારના દોષને કારણે આપણે બંને આપણી તપસ્યા ખોઈ બેઠા હતા। તે સમયે આપણામાં અહંકાર અને ક્રોધ બંને દોષ જાગૃત થઈ ગયા હતા, જેના કારણે દૈત્યરાજ પ્રહલાદ સાથે આપણું અદ્ભુત યુદ્ધ થયું। દેવતાઓના 1000 વર્ષ સુધી આપણે લડતા રહ્યા। હે સુરોત્તમ, ત્યારે આપણે અપાર દુઃખ ભોગવવું પડ્યું હતું, તેથી હે મુનીશ્વર, આપ ક્રોધનો ત્યાગ કરીને શાંત થવા કૃપા કરો, કારણ કે મનને શાંત રાખવું એ તપનું મુખ્ય લક્ષણ છે, એમ મહાત્માઓ કહે છે, વ્યાસજી કહે છે। મહાત્મા નરની આ વાત સાંભળીને ધર્મપુત્ર નારાયણ શાંત થઈ ગયા। જન્મેજયે પૂછ્યું, મુનિવર, મારા મનમાં એક મોટી શંકા ઉત્પન્ન થઈ છે। પ્રહલાદજી મહાત્મા પુરુષ હતા, ભગવાન વિષ્ણુના તેઓ પરમ ભક્ત હતા, તે હંમેશા શાંત રહેતા હતા, તો પછી પૂર્વકાળ વિશે ઋષિવર નર નારાયણ સાથે તેમનો યુદ્ધ શા માટે કરવું પડ્યું? તો પછી પૂર્વકાળ વિશે ઋષિવર નર નારાયણ સાથે તેમને યુદ્ધ શા માટે કરવું પડ્યું? ધર્મના તે બંને પુત્રો નર અને નારાયણ તપસ્વી પુરુષો હતા, તેમના મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ જ શકે નહીં, તો પછી પ્રહલાદ સાથે તેમનું યુદ્ધ શા માટે યુદ્ધ શા કારણથી થયું? પ્રહલાદ તો ઉચ્ચ કોટિના ધર્માત્મા છે, નર અને નારાયણ પણ બધી રીતે ગુણજ્ઞ છે, તપસ્યા એ જ તેમનું કાર્ય છે, તેમના મુખેથી ક્યારેય અસત્ય વાણી નીકળતી નથી. તેમ છતાં જો પ્રહલાદ અને નર નારાયણ જેવા ચરિત્રવાન પુરુષોની વચ્ચે યુદ્ધ થયું ત્યારે તેનો અર્થ એ થયો કે તપસ્યા અને ધર્મ પાલનનો માત્ર શ્રમ જ તેમના હાથમાં આવ્યો. તે સતયુગનો સમય હતો ત્યારે તેમના જપ તપ ક્યાં ચાલ્યા ગયા હતા? તેમના જેવા સુયોગ્ય પુરુષો પણ ક્રોધ અને અહંકારથી આવૃત મન પર કાબુ મેળવી શક્યા નહીં. અહંકાર રૂપી બીજના અંકુર ફૂટ્યા વિના ક્રોધ અને માત્સર્ય ઉત્પન્ન થઈ શકે નહીં. કામ ક્રોધ વગેરે દુર્ગુણ અહંકારથી જ ઉત્પન્ન થાય છે. કરોડો વર્ષો સુધી ઘોર તપ કરતા તપ કરવા છતાં પણ જો અહંકાર ઉત્પન્ન થાય તો બધું જ કરેલું વ્યર્થ છે. તે જે પ્રમાણે સૂર્યોદય થતા અંધકારનો નાશ થાય છે તે જ પ્રમાણે અહંકાર ઉત્પન્ન થવાથી પુણ્યની સત્તા સમાપ્ત થઈ જાય છે. નરનારાયણ જેવા શક્તિશાળી મહાત્માઓ પણ જો અહંકારને જીતી ન શક્યા તો પછી હે મુનિરાજ, મારા જેવા સાધારણ માણસની શું વાત કરવી? વ્યાસજી કહે છે, ભારત, એ વાત નિશ્ચિત છે કે કાર્ય કોઈ રીતે કારણથી અલગ થઈ શકતું નથી. જેવું સોનું તેવા આભૂષણ, તે જ રીતે અહંકારથી આ ચરાચર બ્રહ્માંડ બનેલું છે. વસ્ત્ર સૂતરને આધીન છે, સૂતર વિના વસ્ત્ર બની શકે નહીં. તે જ પ્રમાણે આ સમસ્ત થાવર સ્થાવર જંગમ સંસારને ત્રિગુણાત્મક માયાથી બનેલો સમજવો. જ્યારે સામાન્ય માણસથી લઈને મોટા મોટા મહાત્માઓ સુધીના બધાની આ હાલત છે ત્યારે તેના વિશે શું કહેવું? કામ ક્રોધ લોભ અને મોહ આ બધા અહંકારથી ઉત્પન્ન થાય છે. ગુરુનંદન કામ મોહ અને મદથી યુક્ત મનુષ્ય કાર્યનો આરંભ કરતા પહેલા કાંઈ વિચારતો જ નથી. હે ગુરુવંશી રાજા, સતયુગ ત્રેતાયુગ અને દ્રાપર પણ ધર્મ અધર્મથી મિશ્ર જ હતો, ત્યારે આજે કળિયુગની તો વાત જ શી કરવી? સ્પર્ધા દ્રોહ અને લોભ તથા ક્રોધ કળિયુગમાં પડાવ નાખીને પડ્યા છે. કોઈક જ વિરલો પુરુષ છે જેનું અંતઃકરણ દોષ મુક્ત છે. જન્મેજયે કહ્યું, ખરેખર તેઓ ધન્ય અને મહાન પુણ્યાત્મા છે જેમણે મદ અને મોહનો ત્યાગ કર્યો છે. જે જીતેન્દ્રિય અને સદાચારી છે તેમણે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. મૂર્ખ મનુષ્યની આંખો મધ ઉપર તો જાય છે પરંતુ તે વિષમ પ્રતિકૂળ સ્થાનને જોતી નથી જ્યાંથી મધ નીકળે છે. મનુષ્ય ખોટું કામ કરવા તત્પર થઈ જાય છે, તેના મનમાં નરકનો ભય ઉત્પન્ન જ નથી હોતો. ઠીક, હવે મને વિસ્તારપૂર્વક એ કહેવાની કૃપા કરો કે પૂર્વકાળ વિશે યુદ્ધ કેમ થયું હતું? ઘણું કરીને જોવામાં આવે છે કે ધન અને સ્ત્રી માટે પરસ્પર ક્લેશ થાય છે. નર અને નારાયણને તો કશાની સ્પૃહા હતી જ નહીં, તો પછી તેમના દ્વારા આવું ભયંકર યુદ્ધ કેમ થયું? નર અને નારાયણ સનાતન પરમ પુરુષ છે તે વાતથી ધર્માત્મા પ્રહલાદ પણ સારી રીતે પરિચિત હતા. ત્યારે તેમણે મુનિવર નર નારાયણ સાથે યુદ્ધ શા માટે કર્યું? હે બ્રહ્મદેવ, આ કથાને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. સુતજી કહે છે, આ પ્રમાણે જન્મેજે રાજાએ સત્યવતી નંદન વિપ્રવર વ્યાસજીને પૂછ્યું ત્યારે તેમણે આ પ્રસંગને વિસ્તારથી કહેવાનો પ્રારંભ કર્યો. વ્યાસજી બોલ્યા, રાજન, જ્યારે ભયંકર એવા હિરણ્યકશિપુનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર પ્રહલાદને રાજગાદી પર બેસાડ્યા. દાનવરાજ પ્રહલાદ દેવતાઓ અને બ્રાહ્મણોના સાચા ઉપાસક હતા. તેમના શાસનકાળમાં સમસ્ત ભૂમંડળના તમામ રાજાઓ દ્વારા યજ્ઞોમાં શ્રદ્ધાપૂર્વક દેવતાઓની ઉપાસના થતી હતી. તપ કરવું, ધર્મનો પ્રચાર કરવો અને તીર્થોમાં જવું તે જ બ્રાહ્મણોનું કાર્ય હતું. વૈશ્ય તેમના વ્યાપારમાં પ્રવૃત્ત હતા. શુદ્રો દ્વારા બધાનું સેવા કાર્ય થતું હતું. તે વખતે ભગવાન ઋષિએ દૈત્યરાજ પ્રહલાદને તેમની રાજધાની પાતાલમાં રહેવાની આજ્ઞા કરી હતી. તેઓ સારી રીતે પ્રજાનું પાલન કરવામાં તત્પર હતા. એક સમયની વાત છે, મહાતપસ્વી ભૃગુપુત્ર ચ્યવનજી વ્યાહતીશ્વર તીર્થસ્થાનમાં સ્નાન કરવા માટે નર્મદા કિનારે ગયા. તેઓ મહાનદી નર્મદામાં ઉતરી રહ્યા હતા ત્યારે એક ભયંકર વિષધર સર્પે તેમને પકડ્યા. મુનિવર ચ્યવનજીને લઈને તે નાગ પાતાલમાં પહોંચ્યો. સર્પના પકડવાથી તેઓ ભયભીત હતા, પણ મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી તે સાપનું ઝેર ઉતરી ગયું. ત્યારે સાપે ગભરાઈને ચ્યવન મુનિને છોડી દીધા. તેને થયું કે આ મુનિ અત્યંત તપસ્વી છે, ક્રોધાવેશમાં આવીને મને શ્રાપ આપી દેશે. નાગકન્યાઓએ મુનિવરની પૂજા કરી. પછી ચ્યવન મુનિએ નાગો અને દાનવોના નગરમાં પ્રવેશ કર્યો. મુનિ એક દિવસ તે નગરમાં ફરતા હતા ત્યારે પ્રહલાદજીએ તેમને જોયા. તેમણે મુનિની પૂજા કરીને પૂછ્યું, ભગવાન આપ અહીં પાતાળમાં કઈ રીતે આવ્યા? ઇન્દ્ર અમારી સાથે શત્રુતા રાખે છે, અમારા રાજ્યનો ભેદ જાણવા માટે તો આપને તેણે મોકલ્યા નથી ને? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને સત્ય હકીકત જણાવો. ચ્યવન મુનિએ કહ્યું, રાજન મારે ઇન્દ્ર સાથે શું લેવા દેવા કે તેમનો દૂત બનીને અહીં આપના નગરમાં આવું? દૈત્યરાજ, તમને ખબર હશે કે હું ભૃગુ ઋષિનો ધર્માત્મા પુત્ર ચ્યવન છું. મારી પાસે જ્ઞાન ચક્ષુ છે, તેથી હું ઇન્દ્રનો દૂત છું એવી શંકા આપ કરશો નહીં. હે રાજેન્દ્ર, હું સ્નાન કરવા માટે નર્મદાના પવિત્ર તીર્થમાં ગયો હતો. ત્યાં મને એક મહાન સર્પ પકડી લીધો. ત્યારે મેં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુ ભગવાનની કૃપાથી તે સર્પ વિષહીન થઈ ગયો અને મારો છુટકારો થઈ ગયો. રાજેન્દ્ર, હું આ રીતે અહીં આવી ગયો તેથી આપના દર્શનનો લાભ મળ્યો. દૈત્યરાજ, આપ ભગવાન વિષ્ણુના ભક્ત છો, મને પણ ભગવાન વિષ્ણુનો ભક્ત જ સમજો. વ્યાસજી કહે છે, ચ્યવન મુનિની વાણી અત્યંત મધુર હતી. તે સાંભળીને પ્રહલાદજીએ પ્રેમથી અનેક જાતના તીર્થોના વિષયમાં તેમને પૂછ્યું. પ્રહલાદજીએ પૂછ્યું, મુનિવર, આ પૃથ્વી પર પાવન તીર્થ કેટલા છે? સાથે સાથે આકાશ અને પાતાલમાં જે તીર્થો છે તે પણ મને વિસ્તારથી કહો. ચ્યવનજી બોલ્યા, રાજન, જેમના મન વચન અને શરીર પવિત્ર છે તેમને પગલે પગલે તીર્થ છે, પરંતુ જેમના ચિત્ત અશુદ્ધ છે તેમના માટે ગંગા પણ મગધ કિકટ દેશ કરતાં વધારે અપવિત્ર છે. જો મન પવિત્ર થઈ ગયું અને મનના કલુષિત વિચારો નષ્ટ થઈ ગયા તો તેના માટે બધા સ્થળો પાવન તીર્થ બની જાય છે. અન્યથા ગંગા કિનારે અનેક શહેરો વસેલા છે. આ સિવાય અન્ય કેટલાય ગામો, નેસડા અને નાના નાના મહોલ્લાઓ છે. ગંગાના લાંબા કિનારાઓ પણ અનેક જાતિઓ, ભીલ, માછીમાર, હુણ, વંગ, ખસ અને મલેચ્છોના પણ રહેઠાણો છે. પરંતુ આ બધામાં કોઈ એક માણસનું પણ અંતઃકરણ પવિત્ર થતું નથી. તો પછી જેના ચિત્તમાં અનેક જાતની કામનાઓ પડેલી છે તેને તીર્થનું શું ફળ મળી શકે? રાજન, આ સંબંધમાં મનને જ મુખ્ય કારણ માનવું જોઈએ, બીજું કોઈ કારણ નથી. જેને પોતાનું જીવન શુદ્ધ બનાવવું હોય તેણે મનને પવિત્ર રાખવું જોઈએ. જો મનમાં બીજાને ઠગવાની વૃત્તિ હોય તો તીર્થવાસીને પણ મહાપાપી માનવો જોઈએ. તીર્થમાં કરેલા પાપ અનંત ગણા થઈ જાય છે. તેથી જેને કલ્યાણની ઈચ્છા છે તેવા પુરુષે સર્વપ્રથમ પોતાનું મન પવિત્ર કરી લેવું જોઈએ. મન શુદ્ધ થવાથી દ્રવ્ય શુદ્ધિ આપમેળે થઈ જાય છે, તેમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત આચાર શુદ્ધિ પણ આવશ્યક છે. આચાર અને વિચાર જેના પવિત્ર છે તેના માટે બધું જ પવિત્ર બની જાય છે. આ સિવાય જે કંઈ કરવામાં આવે તે બધું વ્યર્થ છે. તીર્થમાં જઈને નીચ માણસનો સંગ કરવો નહીં. કર્મ અને બુદ્ધિથી પ્રાણીઓ પર દયા રાખવી જોઈએ. રાજન, તમારી ઈચ્છા હોય તો હજી બીજા તીર્થો પણ બતાવીશ. તીર્થોમાં નેમિષારણ્ય સર્વોત્તમ છે. ચક્ર તીર્થ અને પુષ્કર પણ પવિત્ર તીર્થો છે. આ સિવાય પણ ઘણા તીર્થો પૃથ્વી પર છે, તે બધાનો ઉલ્લેખ કરવો સંભવ નથી. વ્યાસજી કહે છે, ચેવન મુનિની વાત સાંભળીને પ્રહલાદ નેમિષારણ્ય જવા તૈયાર થયા. તેમણે પ્રસન્ન ચિત્તે દૈત્યોને આજ્ઞા કરી. પ્રહલાદ બોલ્યા, મહાભાગ દૈત્યો ઉભા થાઓ, આજે આપણે નેમિષારણ્ય જઈશું. ત્યાં કમલ લોચન ભગવાન શ્રી હરિના આપણે દર્શન કરીશું. પ્રભુ પિતાંબર પહેરીને ત્યાં બિરાજેલા છે. વ્યાસજી કહે છે, વિષ્ણુ ભક્ત પ્રહલાદે આ પ્રમાણે કહ્યું ત્યારે બધા દૈત્યો હર્ષોલ્લાસ કરતા તેમની સાથે પાતાળમાંથી રવાના થયા. બધા જ દૈત્યો અને દાનવોના ટોળા એક સાથે ચાલવા લાગ્યા. નેમિષારણ્ય પહોંચીને બધાએ આનંદપૂર્વક સ્નાન કર્યું. પછી પ્રહલાદજી દૈત્યો સાથે ત્યાંના તીર્થોમાં ફરવા લાગ્યા. ત્યારે અત્યંત પુણ્ય સ્વરૂપ આ સરસ્વતી નદી તેમણે જોઈ. તે નદીનું જળ સ્વચ્છ હતું. રાજેન્દ્ર, તે પવિત્ર સ્થળ પર પહોંચીને પ્રહલાદજીને અત્યંત હર્ષ થયો. તેમણે સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરી, વિધિપૂર્વક દાન વગેરે ક્રિયાઓ સંપન્ન કરી. પ્રહલાદજી માટે આ તીર્થ ક્ષેત્ર અત્યંત પ્રસન્નતાનું સાધન બની રહ્યું. વ્યાસજી કહે છે, પ્રહલાદજી નેમિષારણ્યમાં તીર્થનો વિધિ પૂરો કરી રહ્યા હતા ત્યારે તેમને સામે એક વડનું વૃક્ષ દેખાયું. તે વટવૃક્ષની છાયા દૂર સુધી ફેલાયેલી હતી. પ્રહલાદે ત્યાં ગિદ્ધ પક્ષીના પીછાવાળા અનેક બાણ જોયા. તે બાણ પથ્થર પર ઘસેલા તીક્ષ્ણ ધારવાળા હતા. તે બાણ જોઈને પ્રહલાદને વિચાર આવ્યો, આ બાણ ધરાવનાર વ્યક્તિ આ ઋષિ મુનિઓના આશ્રમ સ્થાન અને પવિત્ર તીર્થમાં શા માટે રહે છે? પ્રહલાદ આવો વિચાર કરી રહ્યા હતા ત્યાં ધર્મનંદન નર નારાયણને તેમણે જોયા. તે મુનિઓએ કાળા મૃગનું ચામડું પહેર્યું હતું, માથા પર લાંબી જટા હતી. તેમની સામે બે સુંદર ધનુષ્ય હતા. તે બંને ઉત્તમ ધનુષ્ય સાંગ અને આજગવ નામથી જાણીતા હતા. ત્યાં બે બાણોથી ભરેલા તર્કસ ભાથા પણ હતા. ત્યાં પરમ ભાગ્યશાળી ધર્મપુત્રો નર અને નારાયણ ધ્યાનસ્થ હતા. તે ઋષિઓને જોઈને પ્રહલાદની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ ઋષિને સંબોધીને કહેવા લાગ્યા, તમે લોકો અહીંયા શું ઢોંગ કરી રહ્યા છો? આનાથી તો ધર્મ નષ્ટ થાય છે. એક બાજુ તપ કરવું અને બીજી બાજુ ધનુષ્ય ચલાવવું, આવી બેધારી નીતિ ક્યાંય જોઈ નથી. પૂર્વકાળ વિશે પણ ધ્યાન અને હિંસા ક્યારેય સાથે ન હતા. બ્રાહ્મણો માટે તપ કરવાનું વિધાન છે ત્યારે તેમણે ધનુષ્ય રાખવાની શી જરૂર? માથા ઉપર જટા રાખવી અને હાથમાં ધનુષ તર્કસ રાખવા બંને પરસ્પર વિરોધી કાર્ય એક આડંબર સિદ્ધ થઈ રહ્યા છે. તમે બંને દિવ્ય પુરુષ છો, તમને ધર્મનું આચરણ જ શોભે. વ્યાસજી કહે છે, ભારત, પ્રહલાદના ઉપયુક્ત વચન સાંભળીને નારાયણે જવાબ આપ્યો, દૈત્યરાજ, અમારા માટે અને અમારી તપસ્યા માટે તમે શા માટે વ્યર્થ ચિંતા કરો છો? અમે સમર્થ છીએ એ વાતને જગત જાણે છે. યુદ્ધ અને તપ બંનેમાં અમારું સામર્થ્ય છે, એમાં તમે શું કરી શકશો? તમારી ઈચ્છા પડે તે રસ્તે ચાલ્યા જાઓ, આવા વિવાદમાં શું કામ પડો છો? બ્રહ્મ તેજ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. સુખની અભિલાષા રાખનાર વ્યક્તિનું કર્તવ્ય છે કે તે બ્રાહ્મણોની વ્યર્થ ચર્ચા ન કરે. પ્રહલાદે કહ્યું, તપસ્વી, તમને વ્યર્થ આટલું અભિમાન છે? હું દૈત્યોના રાજા છું, હું દૈત્યોનો રાજા છું. ધર્મ માટે, ધર્મ મારા આધારે ટકેલો છે. મારું શાસન હોય ત્યાં આવા પવિત્ર તીર્થમાં આ પ્રકારનું અધાર્મિક આચરણ કરવું અનુચિત છે. તપોધન, તમારી પાસે એવી કઈ શક્તિ છે? જો હોય તો હવે મારી સાથે યુદ્ધ કરીને બતાવો. વ્યાસજી કહે છે, પ્રહલાદની વાત સાંભળીને મુનિવર નરે કહ્યું, સારી વાત છે, તમારી એવી જ ઈચ્છા છે તો આજે મારી સાથે યુદ્ધ કરો. વ્યાસજી કહે છે, દૈત્યરાજ પ્રહલાદ નરના વચન સાંભળીને ક્રોધથી રાતાપીળા થઈ ગયા. પ્રહલાદ અદ્વિતીય બળવાન હતા. તેમણે પ્રતિજ્ઞા કરી કે ભલે આ નર નારાયણ તપસ્વી છે, ઇન્દ્રિય જીત છે, છતાં પણ હું તે બંનેને કોઈ પણ ઉપાય અવશ્ય પરાજિત કરીશ. વ્યાસજી કહે છે, આ પ્રમાણે કહીને પ્રહલાદે હાથમાં ધનુષ ઉઠાવ્યું, પ્રત્યંચા ચડાવીને તેને ખેંચ્યું. ધનુષ ટંકારનો મોટો અવાજ થયો. નરે પણ ધનુષ લીધું અને એક સાથે કેટલાય તીક્ષ્ણ બાણો ધનુષ પર ચડાવ્યા અને પ્રહલાદ ઉપર ક્રોધ કરીને છોડ્યા. પ્રહલાદે નરના બાણોને આવતાની સાથે કાપી નાખ્યા. પોતાના બાણોના ખંડ ખંડ ટુકડા થયેલા જોઈને નરે અનેક બાણ ચલાવ્યા, પરંતુ નરના બધા બાણ પ્રહલાદે છિન્ન ભિન્ન કરી નાખ્યા અને નરની છાતીમાં ઘા કર્યો. નરે પણ તુરંત જ 5 બાણો મારીને પ્રહલાદના હાથો પર પ્રહાર કર્યો. આ યુદ્ધ જોવા માટે આકાશમાં ઇન્દ્ર સહિત અનેક દેવતાઓ આવ્યા અને સમરાંગણમાં લડતા મુનિરાજ અને દૈત્યરાજ પ્રહલાદની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. પ્રહલાદ બાણોની વૃષ્ટિ કરતા હતા ત્યારે નારાયણે પોતાનું સારંગ ધનુષ્ય હાથમાં લીધું અને બાણોની જડી વરસાવવા લાગ્યા. ત્યારે પ્રહલાદે પણ નારાયણ ઉપર અત્યંત વેગવાળા અનેક બાણ ચલાવ્યા. નારાયણના ધનુષ્યમાંથી પણ તીક્ષ્ણ ધારવાળા અનેક બાણ છૂટ્યા, જેનાથી ટકરાઈને પ્રહલાદના બાણોના ટુકડે ટુકડા થઈ ગયા. સનાતન ભગવાન શ્રી હરિ સ્વયં ધર્મને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા હતા. તે વીર યોદ્ધાના રૂપમાં યુદ્ધ ભૂમિમાં ઉભા હતા અને દૈત્યરાજ પ્રહલાદના તીક્ષ્ણ બાણોની વર્ષા તેમના ઉપર થઈ રહી હતી. પછી નારાયણે પણ તીક્ષ્ણ ધારવાળા બાણ ચલાવ્યા અને સામે ઉભેલા પ્રહલાદને ઘાયલ કર્યા. બંને પક્ષોની બાણ વર્ષાથી આકાશ છવાઈ ગયું હતું. વ્યાસજી કહે છે, આ પ્રમાણે દૈત્યરાજ પ્રહલાદ અને તપસ્વી નરનારાયણ વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. નારાયણે તેમના એક તીવ્ર ગામી બાણથી પ્રહલાદના ધનુષ્યને કાપી નાખ્યું. ત્યારે દૈત્યરાજે બીજું ધનુષ લીધું. નારાયણે સફળતાપૂર્વક પ્રહલાદના બીજા ધનુષના પણ 2 ટુકડા કરી નાખ્યા. આમ વારંવાર પ્રહલાદના ધનુષ્યને નારાયણ કાપતા હતા ત્યારે પ્રહલાદે પરીઘ ઉઠાવ્યું અને નારાયણની ભુજા પર ફેંક્યું. નારાયણે 9 બાણ વડે આવી રહેલા પરીઘને પણ કાપી નાખ્યું. 10મા બાણથી પ્રહલાદ પર ઘા કર્યો ત્યારે પ્રહલાદે લોખંડની ગદા ઉઠાવી અને નારાયણની સાથળ પર જોરથી મારી. પરંતુ પર્વતની જેમ નારાયણ અવિચળ રહ્યા, તેમની માનસિક શાંતિ ભંગ ન થઈ. તેઓ પરમ પરાક્રમી પુરુષ હતા. તેમણે તુરંત બાણોની જડી વરસાવી, તેનાથી પ્રહલાદની ગદાના પણ ટુકડે ટુકડા થઈ ગયા. ત્યારે શત્રુઓને તપાવનારા પ્રહલાદે શક્તિ લઈને નારાયણની સામે ચલાવી. શક્તિને આવતી જોઈને નારાયણે એક બાણ છોડ્યું, તેના વડે શક્તિના 7 ટુકડા કરી નાખ્યા. પછી પ્રહલાદ ને સાત બાણ માર્યા. દેવતાઓના 1000 વર્ષ સુધી પ્રહલાદ અને નર નારાયણ વચ્ચેનું ભીષણ યુદ્ધ સમાપ્ત થયું નહીં. રાજન, ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા. તેઓ ચતુર્ભુજ સ્વરૂપે હતા. તેમણે પિતાંબર ધારણ કર્યું હતું. ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા રમાપતિ ભગવાન વિષ્ણુ પ્રહલાદના આશ્રમે પધાર્યા. તેમને આવેલા જોઈ દૈત્યરાજે તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને ખૂબ ભક્તિ સાથે હાથ જોડીને કહેવા લાગ્યા. પ્રહલાદે કહ્યું, હે માધવ, આપ દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. સમસ્ત જગતનું શાસન આપના હાથમાં છે. ભક્તો પર અનુગ્રહ કરવો તે આપનો સ્વભાવ છે. પ્રભુ, આ બંને મુનિઓ સાથે હું સંગ્રામ કરી રહ્યો છું, પરંતુ મારો વિજય થતો નથી. તેનું કારણ શું છે? પૂરા 1000 વર્ષ સુધી આ દેવતાઓ સાથે લડ્યો, પરંતુ હજી સુધી તેમને જીતી શક્યો નથી. તેનું મને અત્યંત આશ્ચર્ય છે. ભગવાન વિષ્ણુ બોલ્યા, આર્ય, આ બંને સિદ્ધ પુરુષ છે. તેઓ મારા જ અંશથી પ્રગટ થયા છે, તેથી તેમને તમે જીતી શકશો નહીં. તેનું તમને આશ્ચર્ય ન થવું જોઈએ. આ બંને જીતાત્મા તપસ્વી નર અને નારાયણના નામે પ્રસિદ્ધ છે. તમે તેમને નહીં જીતી શકો. તેથી રાજન, તમે પાતાલમાં ચાલ્યા જાઓ અને મારી અવિચળ ભક્તિ કરો. હે બુદ્ધિમાન, આ તપસ્વીઓ સાથે વિરોધ કરવો ઉચિત નથી. વ્યાસજી કહે છે, ભગવાન વિષ્ણુની આજ્ઞા થવાથી દૈત્યરાજ પ્રહલાદ અસુરોને સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને નરનારાયણે તેમની તપસ્યાનો ફરીથી આરંભ કર્યો. અધ્યાય 7, 8, 9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.